श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय 19 हरिपंचक व्रत नी विधि अने महात्मय। श्री सनक जी कहे छे, हे नारद जी, हवे हूँ बीजा व्रतनु यथार्थ रूपे वर्णन करू छू। सांभळो, आ व्रत हरिपंचक नाम थी प्रसिद्ध छे અને સંપૂર્ણ લોકમાં દુર્લભ છે। હે મુનિશ્રેષ્ઠ, સ્ત્રીઓ તથા પુરુષોના સંપૂર્ણ દુઃખોનું આનાથી નિવારણ થઈ જાય છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષપ્રદ તથા સંપૂર્ણ અભિલાષાઓ અને સમસ્ત વ્રતોના ફળને આપનારું છે। માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ મનુષ્ય પોતાના મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શૌચ, દાંતણ અને સ્નાન કરીને શાસ્ત્રવિહિત નિત્યકર્મ કરે, પછી સારી રીતે દેવપૂજન તથા પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરીને તે દિવસે નિયમપૂર્વક રહીને માત્ર એકવાર ભોજન કરે। હે મુનિશ્વર, બીજા દિવસે એકાદશીએ પ્રાતઃકાળ ઉઠીને સ્નાન અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે। હે મુનિશ્વર, પંચામૃતની વિધિથી ભગવાન શ્રી હરિને સ્નાન કરાવું, ત્યાર પછી ગંધ, પુષ્પ વગેરેથી તથા ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને પરિક્રમા દ્વારા ઉત્તમ ભક્તિભાવથી ક્રમશઃ ભગવાનની અર્ચના કરવી। દેવ, દેવેશ્વર ભગવાનની સારી રીતે પૂજા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું। નમસ્તે જ્ઞાન રૂપાય જ્ઞાનદાય નમો અસ્તુ તે, નમસ્તે સર્વ રૂપાય સર્વ સિદ્ધિ પ્રદાયને। નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 21 શ્લોક સંખ્યા 8-9 અર્થાત, હે પ્રભો, તમે જ્ઞાન સ્વરૂપ છો, તમને નમસ્કાર છે। તમે જ્ઞાનદાતા છો, તમને નમસ્કાર છે। તમે સર્વરૂપ તથા સર્વ સિદ્ધિઓને આપવાવાળા છો, તમને નમસ્કાર છે। આ પ્રમાણે સર્વવ્યાપી દેવેશ્વર ભગવાન જનાર્દનને પ્રણામ કરીને આગળ બતાવેલા મંત્ર દ્વારા પોતાનું ઉપવાસ વ્રત ભગવાનને સમર્પિત કરું। પંચરાત્ર નિરાહારો હ્યદ્ય પ્રભૂતિ કેશવ ત્વદાજ્ઞયા જગત સ્વામીન મમ અભિષ્ટ પ્રદો ભવ। નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 21 શ્લોક સંખ્યા 10-11 અર્થાત, સંપૂર્ણ જગતના સ્વામી કેશવ, તમારી આજ્ઞાથી હું આજથી 5 રાત્રિ 5 રાત સુધી નિરાહાર રહીશ, તમે મને મારી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરો। આ પ્રમાણે ભગવાનને ઉપવાસ સમર્પિત કરીને જીતેન્દ્રિય પુરુષે રાત્રે જાગરણ કરવું। હે મુનિ, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી તથા પૂર્ણિમાએ ઇન્દ્રિય સંયમ તથા ઉપવાસ કરીને આ જ રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। હે વિપ્રવર, એકાદશી તથા પૂર્ણિમાની રાત્રિમાં જાગરણ કરવું, પંચામૃત વગેરે પદાર્થોથી કરવામાં આવતી પૂજા તો 5 દિવસ જરૂરી છે, પરંતુ પૂર્ણિમાના દિવસે યથાશક્તિ દૂધ દ્વારા ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું જોઈએ, સાથે સાથે તલનો હોમ અને દાન પણ કરવું જોઈએ। ત્યાર પછી 6ઠો દિવસ આવે ત્યારે પોતાનું આશ્રમોચિત કર્મ કરીને પંચગવ્ય પીને વિધિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી। જો શક્તિ હોય તો બ્રાહ્મણોને ખુલ્લા મને ભોજન કરાવવું, ત્યાર પછી ભાઈ બંધુઓની સાથે સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું। હે નારદજી, આ પ્રમાણે પોષ માસથી કાર્તિક માસ સુધી પણ શુક્લ પક્ષમાં મનુષ્ય પૂર્વોક્ત વિધિથી આ વ્રત કરવું। આ પ્રમાણે આ પાપનાશક વ્રત 1 વર્ષ સુધી કરવું, પછી માર્ગશીર્ષ માસ આવતા વ્રતિ પુરુષે તેનું ઉદ્યાપન કરવું। હે બ્રહ્મન, એકાદશીએ નિરાહાર રહેવું જોઈએ અને દ્વાદશી એકાગ્ર ચિત્તે પંચગવ્ય પીવું જોઈએ, પછી ગંધ, પુષ્પ વગેરે સામગ્રીઓથી દેવ દેવ જનાર્દનની સારી રીતે પૂજા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણને ભેટ આપી, મદ અને ઘી મિશ્રિત ખીર, ફળ, સુગંધિત જળથી ભરેલો અને વસ્ત્રથી આચ્છાદિત પંચરત્ન અને દક્ષિણા સહિત કળશનું અધ્યાત્મ તત્વના જ્ઞાતા બ્રાહ્મણને દાન આપવું, તે સમયે નીચે લખેલા શ્લોકથી પ્રાર્થના કરવી। સર્વાત્મન સર્વભૂતેશ સર્વવ્યાપિન સનાતન પરમા અન્ન પ્રદાનેન સુપ્રીતો ભવ માધવ। નારદ પુરાણ પૂર્વ ભાગે ભાગ 1 અધ્યાય 21 શ્લોક સંખ્યા 23 અર્થાત, સર્વના આત્મા, સંપૂર્ણ ભૂતોના સ્વામી, સર્વવ્યાપી સનાતન માધવ, તમે આ ઉત્તમ અન્નના દાનથી અત્યંત પ્રસન્ન થાઓ। આ મંત્રથી ખીરદાન કરીને યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવવું અને સ્વયં પણ મૌનપૂર્વક ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું, જ્યાં હરિપંચક નામના વ્રતનું પાલન કરે છે તેનું બ્રહ્મલોક અર્થાત પરમધામથી કદી પુનરાગમન થતું નથી. ઉત્તમ મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. હે બ્રહ્મન, આ વ્રત સંપૂર્ણ પાપરૂપી દુર્ગમ વનને બાળવા માટે દાવાનળ જેવું છે, જે માનવ ભગવાન નારાયણના ચિંતનમાં તપત્તર એટલે કે તત્પર થઈને ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળે છે તે મહાઘોર પાતકોથી મુક્ત થઈ જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.